શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 35 દેવીનો હિમાલયને જ્ઞાનોપદેશ વિવિધ યોગોનું વર્ણન. હિમાલયે કહ્યું, ભગવતી મહેશ્વરી, હવે તમે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવનારા યોગો અંગોનું વર્ણન કરો, જે સાધન કરવાથી હું તત્વદર્શનનો અધિકારી બની શકું. શ્રી દેવીએ કહ્યું, ગિરિરાજ, યોગ આકાશમાં, પાતાળમાં કે પૃથ્વી પર નથી. યોગના જાણકાર પુરુષો કહે છે કે જીવ અને આત્માનું જે ઐક્ય છે તે જ યોગ છે. નિષ્પાપ હિમાલય. યોગમાં વિઘ્ન કરનારા 6 દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તેથી યોગ સાધના કરનારે આ દોષોને યોગના અંગો દ્વારા તોડી નાખીને યોગમાં સફળતા પ્રાપ્ત કરવાની છે. યોગના 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ સાધના માટે આ સાધન અનિવાર્ય છે. યમ 10 પ્રકારના છે, અહિંસા, સત્ય, અસ્તેય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, દયા, સરળતા, ક્ષમા, ધૃતિ, મર્યાદિત આહાર અને પવિત્રતા. પર્વતરાજ, નિયમ પણ 10 પ્રકારના છે, તપ, સંતોષ, આસ્તિકતા, દાન, દેવતાઓનું પૂજન, શાસ્ત્ર સિદ્ધાંતોનું શ્રવણ, લજ્જા, સદબુદ્ધિ, જપ અને હોમ. પદ્માસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, વજ્રાસન અને વિરાસન આ 5 આસન છે. તેમાં બંને સાંથળો પર બંને પગના સ્વચ્છ તળિયા રાખી પીઠના ભાગથી બંને હાથને ફેરવી જમણા હાથથી જમણા પગના અંગૂઠાને અને ડાબા હાથથી ડાબા પગના અંગૂઠાને પકડવા આ પદ્માસન કહેવાય છે. તેનાથી યોગીને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સાથણ અને ઘૂંટણોની વચ્ચે પગના તળિયાને સારી રીતે મૂકીને શરીરને સીધું રાખીને બેસવાની ક્રિયાને યોગીઓ સ્વસ્તિકાસન કહે છે. શિવની એટલે વૃષણની નીચે આવેલી નસની બે બાજુ બે ઘૂંટીઓને બરાબર ગોઠવી વૃષણની નીચે રહેલી પગની બે એડીઓને બંને હાથથી પકડી રાખવી તેને યોગીઓએ ભદ્રાસન કહ્યું છે. બંને સાથળો પર અનુક્રમે બંને પગ મૂકી બે ગોઠણો પર પેટ સામે રહેલી આંગળીઓ વાળા બંને હાથ મૂકવા તેને સર્વોત્તમ વજ્રાસન કહ્યું છે. એક પગને નીચે રાખી બીજા પગ પર સાથળ મૂકી સીધા શરીરે બેસવાની ક્રિયાને વિરાસન કહેવાય છે. યોગીએ 16 વાર પ્રણવનો ઉચ્ચાર કરતા રહી ડાબા નાકથી બહારના વાયુને ખેંચવો, પછી બે નાક બંધ કરીને 64 વાર પ્રણવનો ઉચ્ચાર કરતા રહેવું, એ પૂરેલા વાયુને રોકી રાખવો અને પછી સુષુમ્ના નાડીની વચ્ચે પહોંચેલા તે વાયુને 32 વાર પ્રણવનો ઉચ્ચાર કરતા રહી પિંગલા નાડી દ્વારા જમણા નાકેથી ધીમે ધીમે બહાર કાઢવું. આને રેચક પ્રાણાયામ કહે છે. યોગ શાસ્ત્રના જાણકાર પુરુષો આને પ્રાણાયામ કહે છે. આ પ્રમાણે વારંવાર બહારનો વાયુ લઈને પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામનો અભ્યાસ કરવો અને ક્રમશઃ પ્રણવના ઉચ્ચારનો સમય વધારતા રહેવું. આ પ્રમાણેનો પ્રાણાયામ શરૂઆતમાં 12 વખત, ત્યાર પછી 16 વખત અને પછી તેનાથી પણ વધારે વાર કરો. પ્રાણાયામ 2 પ્રકારના હોય છે, સગર્ભ અને વિગર્ભ. જે ઈષ્ટદેવના જપ ધ્યાન વાળો હોય છે તે સગર્ભ કહેવાય છે અને જપ ધ્યાન સિવાયના પ્રાણાયામને વિગર્ભ કહે છે. આ પ્રમાણે પ્રાણાયામનો અભ્યાસ કરતી વખતે શરીરમાં પરસેવો થાય તો તે અધમ, જો શરીરમાં કંપારી થાય તો મધ્યમ, અને જો જમીનથી અધ્ધર થઈ જવાય તો તે ઉત્તમ પ્રાણાયામ છે. યોગીએ જ્યાં સુધી ઉત્તમ પ્રાણાયામ સુધી ન પહોંચાય ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. ઇન્દ્રિયો આપમેળે તેના વિષયોમાં ફરે છે, તેને પ્રયત્નપૂર્વક વિષયોમાંથી હટાવી તેને પ્રત્યાહાર કહે છે. અંગૂઠા, એડી, ઘૂંટણો, સાથળ, ગુદા, લિંગ, નાભી, હૃદય, ડોક, કંઠ પ્રદેશ, ભૂમધ્ય, ભ્રમરનો મધ્ય ભાગ, મસ્તક, આ 12 સ્થાનોમાં પ્રાણવાયુને વિધિપૂર્વક ધારણ કરવાની ક્રિયાને ધારણા કહે છે. મનને ચેતનની આત્મામાં સ્થિર કરી તેમાં પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરવાની ક્રિયાને ધ્યાન કહે છે તથા જીવાત્મા અને પરમાત્મામાં નિત્ય સમત્વ ભાવ બંનેની અભિન્નતાને મુનિઓ સમાધિ કહે છે. આ સાષ્ટાંગ યોગ મેં કહ્યો. હવે તમારા માટે હું શ્રેષ્ઠ મંત્ર યોગનું વર્ણન કરું છું. પર્વતરાજ, આ પંચ મહાભૂતના શરીરને પિંડ બ્રહ્માંડના કથન પ્રમાણે વિશ્વ કહેવાય છે, કારણ કે તે પણ પાંચ ભૂતોમય હોય. ચંદ્ર, સૂર્ય તથા અગ્નિના તેજથી યુક્ત છે અને જીવ તથા બ્રહ્મની એકતાને દર્શાવે છે. શરીરમાં 3.5 કરોડ નાડીઓ હોવાનું મનાય છે. તેમાં મુખ્ય 10 નાડીઓ છે અને 10માં પણ 3 મુખ્ય છે. તે 3માં પણ મુખ્ય સુષુમ્ના નાડી છે. તે પીઠની દાંડીમાં રહેલી છે અને તે મૂલાધારથી માંડીને પીઠની દાંડી રૂપ માર્ગે બ્રહ્મરંધ્ર સુધી ગયેલી છે. તેમજ તે ચંદ્ર, સૂર્ય તથા અગ્નિ રૂપ છે. તે નાડીની ડાબી બાજુ શ્વેત ચંદ્રરૂપી ઈડા નાડી છે. એ નાડી શક્તિ રૂપ અને સાક્ષાત અમૃત સ્વરૂપ છે. સુષુમ્નાની જમણી બાજુ પિંગલા નામની નાડી છે, જે પુરુષ રૂપ તથા સૂર્ય સ્વરૂપ છે. સુષુમ્ના નાડી તેજોમય અને અગ્નિ રૂપ છે. તેના મૂળ પ્રદેશમાં વિચિત્ર નામની નાડી છે, જેના મધ્ય ભાગમાં ઈચ્છા, જ્ઞાન તથા ક્રિયારૂપ અને કરોડો સૂર્ય સમાન કાંતિવાળું સ્વયંભૂ લિંગ છે. તેના ઉપર હ્રીમ માયા બીજ છે તથા તેના ઉપર લાલ વર્ણની દીપ શિખાની આકારની કુંડલીની છે. હિમાલય રાજ, તે દેવાત્મકા કુંડલીની મારાથી ભિન્ન નથી. તેની બહારના ભાગમાં સોનેરી આભાવાળા કમળનું ધ્યાન કરવું જોઈએ. તેની 4 પાખડીઓ છે. તેમાં વ, શ, ષ, શ આ 4 અક્ષરોનું ધ્યાન કરવું. આ મૂલાધાર ચક્ર છે. તેના ઉપર ષટકોણ 6 ખૂણાવાળા કમળનું ધ્યાન કરવું. અગ્નિ જેવું અને 6 વર્ણોથી યુક્ત છે અને 6 પાખડીઓ વાળું હીરા જેવું ચમકદાર છે. આ બ, બ, મ, ય, ર, લ આ 6 અક્ષરોથી સંપન્ન ઉત્તમ સ્વાધિષ્ઠાન ચક્ર છે. સ્વશબ્દથી એને પરમલિંગ રૂપ જાણું. તેના ઉપર નાભી પ્રદેશમાં મહાન પ્રભાવાળું મેઘ તથા વીજળી જેવું કાંતિવાળું મણિપૂરક નામનું અત્યંત તેજોમય ચક્ર છે. મણિ જેવી કાંતિ હોવાથી તેને મણિપદ્મ પણ કહે છે. તેની 10 પાખડીઓ છે અને ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ આ 10 અક્ષરોથી સમન્વિત યુક્ત છે. આ કમળના અધિષ્ઠાતા વિષ્ણુ હોવાથી તે વિષ્ણુ દર્શનનું સાધન છે. તેના ઉપર સૂર્ય જેવી પ્રભાવવાળું અનાહત ચક્ર છે. આ ક, ખ, ગ, ઘ, જ્ઞ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ આ 12 અક્ષરો વાળો છે. તેની મધ્યમાં 10,000 સૂર્ય જેવું પ્રભાવવાળું બાણલિંગ રહેલું છે. કઈ પણ ઠોક્યા વિના તેમાં જ અવાજ આવે છે. તેથી આ શબ્દ બ્રહ્મમય ચક્રને મુનિઓ અનાહત કહે છે. આ ચક્ર આનંદનું સ્થાન છે અને તેમાં પરમ પુરુષ અધિષ્ઠિત છે. તેના ઉપર વિશુદ્ધ નામનું 16 પાખડીઓ વાળું કમળ છે. એ અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, રુ, લુ, લૃ, ઈ, એ, ઓ, ઔ, અમ, અહ આ 16 સ્વરોથી સંપન્ન છે. તેનો અત્યંત પ્રભાવ વાળો ધૂમ્ર વર્ણ છે. તેમાં હંસ સ્વરૂપ પરમાત્માના દર્શનથી જીવ વિશુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તેથી એને વિશુદ્ધાક્ષ ચક્ર કહેવાય છે. આ મહાન અદ્ભુત કમળને આકાશ ચક્ર પણ કહે છે. તેના ઉપર પરમાત્માનું અધિષ્ઠાન રૂપ આજ્ઞા ચક્ર છે. તેમાં પરમાત્માની આજ્ઞાનો સંચાર થાય છે. તેથી તેને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. આ હ, ક્ષ 2 અક્ષરોથી યુક્ત છે અને અત્યંત મનોહર છે. તેના ઉપર કૈલાસ નામનું ચક્ર છે. અને તેના ઉપર રોહિણી ચક્ર છે. હે સુંદર વ્રતવાળા, આ પ્રમાણે આધાર ચક્રનું વર્ણન તમારી સામે કર્યું. તેના ઉપર બીજું સહસ્ત્રાચાર ચક્ર છે, એ બિંદુ મૂળ પરમાત્માનું સ્થાન છે, તેથી તેને શૂન્ય ચક્ર કહે છે. તેમાં હજાર પાંખડીઓ છે, તેને સર્વશ્રેષ્ઠ યોગ માર્ગ કહેવાય છે. હવે શું કરવું જોઈએ તે કહું છું. પહેલા પૂરક પ્રાણાયામ દ્વારા પોતાના મનને મૂલાધારમાં જોડવું, પછી ગુદા અને લિંગની વચ્ચે મૂલાધાર ચક્રમાં કુંડલીની નામની શક્તિને દબાવી જાગૃત કરવી. તે જાગૃત કરીને લિંગોને ભેદવાના ક્રમથી જ એ કુંડલીને શક્તિને સહસ્ત્રાચર ચક્ર સુધી પહોંચાડવી અને ત્યાં રહેલા શંભુ સાથે પરમ શક્તિને એકરૂપ થયેલી ચિંતવવી. પછી તે સહસ્ત્રાર ચક્રમાં ઓગળેલી લાખના રસ જેવું જે અમૃત ઉત્પન્ન થતું હોય તેને કુંડલીની શક્તિને પીવડાવી તૃપ્ત કરી પાછી ત્યાં છ ચક્રોમાં રહેલ દેવોને અમૃતની ધારાથી તૃપ્ત કરવા અને પછી યોગ સિદ્ધિને આપનારી તે માયા નામની કુંડલીની શક્તિને પાછી તે જ માર્ગે મૂલાધારમાં લાવવી. આ પ્રમાણે જે સાધક દરરોજ અભ્યાસ કરે છે તેમના માટે પૂર્વોક્ત બધા દૂષિત મંત્રો સિદ્ધ થઈ જાય છે, તેમાં કોઈ સંશય નથી. આનાથી સાધક વૃદ્ધાવસ્થા મૃત્યુ વગેરે દુઃખોથી ભરેલા ભવબંધનથી છૂટી જાય છે અને મારા જગજનની દેવીના જે મહાન ગુણો છે તે બધા ગુણો સાધકને પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. તાત, આ પ્રમાણે વાયુની ઉત્તમ ધારણા મેં તમને કહી. હવે તમે સાવધાની સાથે ચિત્ત ધારણા નામના યોગને મારી પાસેથી સાંભળો. દિશા, કાળ અને દેશ વગેરે દ્વારા અપરિછિન્ન મારા દેવી સ્વરૂપમાં ચિત્ત સ્થિર કરીને તન્મય થઈ જવાથી અતિશીઘ્ર જીવ બ્રહ્મના એકત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. જો ચિત્તમાં મળદોષ હોવાને કારણે જલ્દી સિદ્ધિ પ્રાપ્ત ન થાય તો યોગીએ અવયવ યોગ દ્વારા અભ્યાસ કરવો જોઈએ. પર્વતરાજ, મારા હાથ પગ વગેરે મનોહર અંગોમાં ચિત્તને સ્થિર કરીને એક એક અંગનો જપ કરીને પછી વિશુદ્ધ ચિત્તથી મારા સમગ્ર રૂપમાં મનને સ્થિર કરવું, મારા સમસ્ત સ્વરૂપનું ધ્યાન કરવું. હિમાલય, જ્યાં સુધી મારા સ્વરૂપમાં મનનો લય ન થઈ જાય ત્યાં સુધી ઇષ્ટ મંત્રનો જપ અને હોમ વગેરે કરતા રહેવું. મંત્રાભ્યાસ યોગથી ક્ષેત્ર મંત્રાભ્યાસ યોગથી જ્ઞેય તત્વનું જ્ઞાન થઈ જાય છે. યોગ વિના મંત્રની સિદ્ધિ થતી નથી અને મંત્ર વિના યોગ સિદ્ધ થતો નથી, તેથી મંત્ર અને યોગ બંનેનો અભ્યાસ બ્રહ્મ સ્વરૂપ થવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવનમાં અંધારું છવાયેલું હોય તેમાં ઘડો દેખાતો નથી, પરંતુ દીવો સળગાવવાથી તે દેખાય જ છે. તે જ પ્રમાણે માયાથી ઢંકાયેલો આત્મા પણ મંત્ર દ્વારા દેખાય છે. પર્વતરાજ, અત્યારે મેં બધા જ અંગો સાથે બધા યોગનો વિધિ તમને જણાવી દીધો, પરંતુ આ જ્ઞાન અનુભવી ગુરુના ઉપદેશથી જ સમજમાં આવે છે. કરોડો શાસ્ત્રો વાંચવાથી આ જ્ઞાન સંપૂર્ણપણે જાણી શકાતું નથી, તેથી યોગ સિદ્ધિનો અભ્યાસ ગુરુદેવની ઉપાસના દ્વારા થવો જોઈએ. અધ્યાય 35 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી. જય.